આપણા ધર્મ ધર્મગુરુ મોટા પુસ્તકો મોટો આપડે તો ધર્મગુરુ નું જ માને છે ને બધા લોકો. આજે બધા લોકો તો ધર્મગુરુઓ નું જ માને છે ને. લોકો તો બધા આજે ધર્મગુરુઓ નું જ માને છે ને. ધર્મગુરુ આમ કરે છે તે માને છે. હા, ગુરુ કઈ દેખે મને હાલ છે ને. છોકરા ને છોકરો નથી, પુસ્તક આપે, પુસ્તક ના આપે એટલે લોક તો દોડે. પછી પુસ્તકે કે છે આમ કરો ને આમ ના કરો, એ એના જેવી કહે છે. અને રેડિયો એવું બોલે છે, એમાં શું ડિફરન્સ? તો લાલચુ લોકો છે એટલે આમ થાય છે. ઉદ્દેશ આપવાનો ફોરિન માં થશે, બધે ઉદ્દેશ આપવાનો છે. હિન્દુસ્તાન માં ઉપદેશ આપવાનો અધિકાર છે કોને? કે જેનું વચન બળ હોય. શું કરું હું? તો ઉપદેશ તમે ડુંગળી ખાજો નહીં, એને મારું વચન બળ ના આધારે પેલા ને પેલા ની ઈચ્છા અને મારું વચન બળ બે એટ અ ટાઈમ કામ કરે. એટલે આજે વચન બળ ઓછું થતું જાય છે ને. પણ આજે વચન બળ ઓછું થતું જાય છે ને. પણ શહેર ની વસ્તુ કઈ લાવે કોઈ માણસ મને વચન બળ વાળો દેખાડો. વચન બળ કહે છે બેસ બેસ, હું તને કહું તમે બે વગે છે. વચન તો ઉંદર નહીં કરે, વચન સારું પરિણામે ખુશી થઈને કરે. શું કહે? વચન બળ એટલે એના જેવું કોઈ બળ નથી. એનાથી તો બધા આખા યુદ્ધો જીતી શકાય. અત્યારે જ ના જીતી શકાય. એટલે તમે નાસ્તિક નથી. જેને આ જગતમાં જે કોઈને પોતાના અસ્તિત્વનું ભાન છે એ બધા આસ્તિક છે. શું છે? બરાબર. ક્યાંનું ભાન છે તેને? અસ્તિત્વ. પોતાનું અસ્તિત્વ કે છે. હું ધર્મ ધર્મ પાળતો નથી. કોઈ પણ રસ્તે ધર્મ પાળી જ રહ્યા છો. નીતિ નિયમ પાળતા હોય તમે મંદિર માં જ નીતિ નિયમ પાળતા હોય. પણ કોઈ પણ કોઈ પણ લોસ માં તમે હોય એટલે આર્થિક જ છે. લોકો પોત પોતાની મારે હું જે કરતો એવું મારા જેવું ના કરે એટલે નાસ્તિક આપણા લોકો. હિન્દુસ્તાન લોકો આવું બોલે આવા બધાના અસ્તિત્વ નું ભાન છે એવું લાગે છે તમને? બધાને અસ્તિત્વ નું ભાન છે એવું લાગે છે તમને? હા બધાને ભાઈ ભાન. બકરી ને અસ્તિત્વ નું ભાન આવે તો પછી આપણે મારવા આવે તદ નહીં જાય. અસ્તિત્વ નું ભાન છે તેમાં. અસ્તિત્વ નું ભાન આવે તો પછી આ પડતંત્રતા અને ભય નું જે તમે કહો છો એ કેમ રહે? અસ્તિત્વ નું ભાન હોય તો પછી તમે કહો છો ને આ પડતંત્રતા અને ભય એ કેમ રહે? વસ્તુત્વ નું ભાન થાય તો ના રહે. અસ્તિત્વ નું ભાન છે હું છું એ ભાન છે. પણ હું શું છું એ ભાન નથી. કે હું શું છું એ ભાન થાય ત્યારે જતું રહે બધું. એટલે એ ભાન કરાવવાની જરૂર ખરી ને આપડે બધાને? એટલે એ ભાન બધાને કરાવવાની જરૂર ખરી ને આપડે બધાને? જ મેસેજ બધાને જ ને. કોને ના ગમતું એ? આ શું કરું ને આપણે એ ભાન કઈ રીતે કરાવવું? એટલે એ ભાન કઈ રીતે કરાવવું? એટલે રીત ના ભાઈ આ કઈ મેથમેટિક નથી કેરિથમેટિક નથી. કોઈ રસ્તો તો કાઢવો પડે ને આપડે. એટલે એમાં કોઈ રસ્તો તો કાઢવો પડે ને આપડે. એમાં કઈ રસ્તો તો કાઢવો પડે ને આપડે. ના આપણને જેની પાસે જે પોતે મુક્ત પુરુષ હોય અને કે આપડે એ કે આપડે અમે મુક્ત જ છીએ જેના પર આદ્વેષ નથી જેના ભય નથી ત્યાં આગળ આ રસ્તો નીકળે. શું કહે ને તે હિન્દુસ્તાન પાસે કેનારા રખડાઈ મારનાર નીકળશે બચાવમાં. આ દુકાનો પૂછશે એટલે બધા બધા કેનારા નીકળે બચાવો. 20,000 જ્ઞાનીઓ છે હિન્દુસ્તાનમાં. તેમાંથી હો હવા હોતો આવું માટે હા અમે છીએ છીએ આવો કહે છે. આપણા ધર્મ ના બગડે ને. શું કહ્યું? પછી આપણે પૂછવાનું કે સાહેબ આપતો મોક્ષ આપડે હવા હો ટાઈમ રહ્યું હવે હિન્દુસ્તાન માં, અને પછી હવા હોને એક એક મળી એના ઘેર ખાનગી આપણા બુદ્ધિ ફરી જ નહીં, બધા કરતા બુદ્ધિશાળી બધા છે એટલે આપણે સર નોંધી આ કાલે આવી જ છે પછી બીજા અંતર પૂછી આવવાનું બીજા અંતર બધા શું જવાબ આપે બધા શું બુદ્ધિશાળી છે બુદ્ધિશાળી છે બુદ્ધિશાળી છે એમના કરતા બધા બરાબર છે બુદ્ધિશાળી હે એટલે બધા 119 આપણે માફી લેવાના નોંધી કરીને પછી આવવાનું જે કોઈ કે અમારે બુદ્ધિ નું સેન નથી તો બેસવાનું આ પરીક્ષા અમારી સેન બુદ્ધિ નથી એમ કે ત્યાં બેસી જવું શું કરું તો આપડે નિવેડો આવી જાય રજા લાવ રજા લઉં કે છે વિનોદ ભટ્ટ વિનોદ ભટ્ટ ફરી આવજો તમે અમને લગ્ન લગાડી પણ તમે પછી આવો ને તો લગ્ન કરતા ના હોય સારું શું કર્યું દાદા તો નાસ્તિકતા ની ખરેખર દાસી નહીં છું છું નાસ્તિક કોને કહેવાય ખરેખર નાસ્તિક હોય નઈ જગત નું તો પછી એનું અસ્તિત્વ ક્યાંથી આવ્યું અસ્તિત્વ તો છે જ નાસ્તિક નાસ્તિક શબ્દ નાસ્તિક નાસ્તિક આ લોકો નો તિરસ્કાર થઈ જતો આસ્તિક લોકો નો તિરસ્કાર છે એટલે મંદિર માં જતા આવતા હોય ને એ પેલો છોકરો ના આવે કયા પ્રમાણે પોતાની દોરવડી પ્રમાણે એટલે નાસ્તિક છે આ નાસ્તિક છે તો આવી રીતે ઉભો થયેલો છે જો જેમ ફોરેન માં છે તે રોમન કેથોલિક ધર્મ એકલો જ હતો અત્યારે બે બે ધર્મ ચાલે છે તમે જાણો છો બે કયા કયા ધર્મ ચાલે છે કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ હે કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ પ્રોટેસ્ટન્ટ હવે એક મોટો પાદરી હતો ત્યાં સીધી ઘર ઉપર મને કે આ પ્રોટેસ્ટ હું બેઠેલો સેકન્ડ ક્લાસ મને એ સેકન્ડ ક્લાસ માં આવ્યો મારો લોંગ કોટ હતો 25 વર્ષ થયો ના જ્ઞાન લેતા પેલો જ્ઞાન લેતા પેલો તે મને કહે આપ ક્રાઇસ્ટ ને માનો છો ને ક્રાઇસ્ટ નું કેવું લાગે છે તમે સરસ બહુ સરસ એટલે એમને જોયું કે અમારે મારામાં આવી જાય તો સારું પડે આ દાદા માણસો ઉપદેશ થઈ જાય ઉપદેશ બરાબર એટલે હું જોયું કે મને ક્રાઇસ્ટ થવા માટે આ ગલી પચી કરે ક્રિશ્ચિયન થવા ગલી પચી કરે ને પછી મને પૂછ્યું કે આપને અમારો ઇન્ટરેસ્ટ હોય તો અમારે ત્યાં આવો ને તમને અમારે ત્યાં એકરો એ કરો આપ શું છે મેં એમની પાસે સત્સંગની વાત છે ને આ વાત તમે અમારે ત્યાં કરો કે એટલે જેમ જેમ કરી ધબ્બો તૈયાર રહેવાની ઈચ્છા એની એટલે બહુ ગલી બધી કરવા મળે ત્યારે મેં કહ્યું તમારા ક્રાઇસ્ટ હતા ને એમના જન્મ પહેલાનું ક્રિશ્ચિયન શું કહ્યું શું કહ્યું અમારું આ ઘેર ઝઘડો છે તમારો નિકાલ લાયેલો ને શું ઝઘડો છે ત્યાં કે અમારે કેથોલિક ને રોમન કેથોલિક પ્રોટેસ્ટન્ટ નો છે કોણ આદિપુરુષ પ્રોટેસ્ટન્ટ નો આ કોને ઉભો કર્યું આ સૂત કે છે કોણ આદિપુરુષ આદિપુરુષ ખોવાની ઝઘડામાં પડ્યા લોકો મને આ પૂછવા મળ્યો સર મેં કહ્યું કોઈ આદિપુરુષ હતો નહીં એમનેમ થઈ ગયો છે એમનેમ કેવી રીતે થઈ જાય પોપને એક માણસ એમને તો આમ કરવાની દિવાત છે શું કહ્યું તે એક માણસ આમ કરતો હતો શું કહ્યું એટલે એકદમ પ્રોટેસ્ટ ઉઠાયો શું કહ્યું પાછા બીજા અમને તો ના હતા તું વાંધો ખાનો ઉઠાવું છું, પ્રોટેસ્ટન્ટ છું, જા તું ફર્સ્ટ પ્રોટેસ્ટન્ટ. એ પછી જેટલા જિલ્લા એથી નાપાસ થાય બધા પ્રોટેસ્ટન્ટ ભેગા થતા ગયા. વન હુ પ્રોટેસ્ટ ઇઝ ધી પ્રોટેસ્ટન્ટ, વન હુ ઇઝ ધી પ્રોટેસ્ટ ઇઝ ધી પ્રોટેસ્ટન્ટ. ચાલ્યું તો પણ બધું સમજાવી વાત છે. બુદ્ધિ વગર બુદ્ધિ છે કે નહી એમ શરૂઆત કરીએ એક એક જણ ની એ બાબતમાં હું એક પ્રશ્ન પૂછું કે ખરેખર બુદ્ધિશાળી કોને ગણવા? બુદ્ધિશાળી ખરેખર બુદ્ધિશાળી જોયેલા? હવે હું શરૂઆત જ કરું છું એક એક ને મળવાની. પહેલા તમને જ પૂછે છે બુદ્ધિશાળી એટલે શું? કે લોકોને લોકોના દિલ ને ઠારે. શું કરું? ઉશ્કેરાટ ના કરે, ઉશ્કેરાયેલા દિલ ને ઠારે એનું નામ બુદ્ધિશાળી. શું કહ્યું? સરસ હવે ને. એટલે નિવેડો લાયેલો લોકોના દુઃખ નો કઈક નિવેડો લાયેલે તો બુદ્ધિશાળી એક લાઈટ છે. શું છે એ લાઈટ? ના પ્રકાશ થી પેલા પ્રકાશ આપે એટલે પેલો નિવેડો આવી જાય પેલાનો. અને અસંત બુદ્ધિશાળી શું કરે? ઉલટા વધારે ઉશ્કેરે છે લોકોને. આ કૃષ્ણ ભગવાન, કૃષ્ણ ભગવાન જાણતા હતા કલયુગમાં આ વસ્તી વધારે છે એટલે કૃષ્ણ ભગવાન બે પ્રકારની બુદ્ધિ પહેલેથી જ કહી દીધી. અને નામ શું છે તમે કહ્યું? વ્યભિચારિણી બુદ્ધિ અને વ્યભિચારિણી. બોલો, પહેલેથી કૃષ્ણ ભગવાન જાણતા હતા કે આ મથુરા પાકવાના છે. આપડે કઈ બુદ્ધિ એની કહેવી? બુદ્ધિશાળી ના ના કહેવાય આપડે. વ્યભિચારી શું કામ? એવી બુદ્ધિ કામ અલગ કરે, નુકસાન કરે લોકોને. જે ઠારે લોકોને હેલ્પ કરે લોકોને કરે. બુદ્ધિ નો બુદ્ધિ ને વટાઈ ખાય નહીં, બુદ્ધિ ના પૈસા ઉઠાવે નહીં. આ જુઓ ને, બુદ્ધિશાળી તે દુકાનદાર બુદ્ધિશાળી હોય ને તે ઓછી બુદ્ધિ વાળું કરે તો છેતરી લગ્ન છે. શું બુદ્ધિ ને વટાવે છે? બુદ્ધિ ને વટાવે છે નહીં? બરાબર, વટાવે. બુદ્ધિ વટાવે ને ના ભાઈ, બુદ્ધિ એને હેલ્પિંગ હોય, એને મદદ કરી દે. અબજ રૂપિયા દુઃખ થયા છે અને તે ભઠ્ઠી માં નાખ્યા હોય બાબત. આ શેઠિયાઓ મારી પાસે દુઃખો હોય વર્ણ મહાપુરુષ મનમોત આના કરતો વૈરાગ લીધો સારો. અવર્ણનીય દુઃખો છે કારણ કે અત્યારે કલયુગ એના ફૂલ ફોર્સમાં પ્રકાશમાન થયો. શું કર્યું? એટલે એની આબરૂ ઓછી દેવા દેવો છે. એ પીવો પડે તો નહીં આપણું જાય ના જાય? જે યુગ એના યુગમાં ઝૂલે પડે ત્યારે આપણું જાય કે ના જાય? પૂરો સ્વભાવ માં પૂરો સ્વભાવ માં છે. ફૂલ ફોર્સમાં આપણું એની આપણું દેવા દેતી જ. એટલે આવજો બધું પ્રશ્નો બધા બધા ખુલાસા થયો ને. ચાલો, અને છુટકારો જોઈએ તો એટલે મળશે. મતલબ જ્ઞાની એટલા જ પોતાનો દેહ લોકો માટે જશે, બીજા બધા મતલબ માટે. મતલબ ચિંતિત માત્ર મતલબ છે એ સત્ય પોઈઝન છે. બધા દીવા જરૂર છે, કોઈ દીવો લેવા દેવો બીજા લોકો કામ ના છે. જ્ઞાની પુરુષ એક ઓબ્ઝર્વેટરી કહેવાય છે કે વર્લ્ડ ની બુદ્ધિ ને બકાળા શાંતિ શાંતિ થાય નહી, કોઈ ઘરે શાંતિ થાય નહી, એને અશાંતિ જાય નહીં. અશાંતિ જાય તો શાંતિ થાય. એક વાર મને ક્યારે મારે શાંતિ થતી નથી, ધર્મ જ્ઞાની પુરુષ દુનિયાની ઓબ્ઝર્વે કરીએ ખરા ને, ડાયરેક્ટ કરીએ ખરા ને, બધું સંચાલન બી કરે ને જ્ઞાની પુરુષ. પોતાનું માર્ગદર્શન મળે દરેક ને બધું માર્ગદર્શન મળી આવે, બધું માર્ગદર્શન મળી આવે. પેલા ઓબ્ઝર્વેશન જોઈ માર્ગદર્શન ના અહીંયા ફેરો થાય એટલે માર્ગદર્શન મળી જાય. ઓબ્ઝર્વેશન એટલા માટે બધા લોકો કામ લાગે, એટલે ફોરેન બોરેન બધું મુસ્લિમ મુસ્લિમ બધું દરેક નહીં, કારણ કે એમની વાણી છે તે રેકર સર્વ છે, માલિક ને માલકી યુગની વાણી છે તે કામ કરે. કઈ કામ કરે? માલિક માલિકી વગરની માલકી યુગની વાણી. આ બધા મારી જીવાની હું બોલ્યો મારી વાત છે એમાં મતલબ આવી જાય પછી. એમાં મતલબ નું પોઈઝન આવી જાય. પોઈઝન બધું પોઈઝન જ છે, વાણી પોઈઝન જ છે. આમાં કોઈ છે નહીં બધી વાર તો ના હોય જે રોટલો મળ્યો એ ખાવ પડે, એનું ના હોય જ્ઞાની કાર્તિક. દાદા આપણે અહંકાર ઓગાળી તો નાખવો જોઈએ આપણી ઉન્નતિ માટે, અહંકાર ઓગાળવો જોઈએ. પણ અહંકાર ના હોય તો પછી આ દુનિયાનું સંચાલન કેમ ચાલે? દરેક પોતપોતાનું કામ કરે. અહંકાર દુનિયાના હિસાબે તૈયાર થયો હોય, અહંકાર તો ક્યારે ઓગરે ત્યારે સ્વતંત્ર સુધી જોઈતું હોય ત્યારે જ ઓગળે, પોતાનું સ્વાધીન સુધી જોઈતું હોય ત્યારે અહંકાર નું ચુસ્ત પરાજન છે ચાલ્યા કરે છે. નિયમ જ છે અહંકાર વગાડ્યો હતો, પણ એમાં બહાર શું કરવાનું છે કે અહંકાર વગાડવાનો નથી, અહંકાર નો કદરૂપા પણ મટાડવાનો. ઉપાડો અહંકાર કરવાનો છે એ અહંકાર ને લોકો વખાણે છે એવું કરવાનું. એક માણસ કોઈ માણસ કે હું તમને ચાર ગોલ મારીશ એ કદું બહુ અંકાર રૂપાળો અહંકાર તમે કહો ને કે એ અહંકાર જ કેટલાક સારા કામ બી કરાવે છે. એ અહંકાર એ અહંકાર હોય તો સુખી માણસ હોય, સુખી જ ના હોય. કાલે પેલો છોકરો વાત કરતો હતો તમારી જોડે, પેલો છોકરો વાત કરતો હતો ને, મેં તરત જ જસુબેન બધાને કહ્યું કે ભૂખો રામ પીજે તારે દુઃખી થાય. મંદિર ના પ્રસાદ ચડાય ગયા જે ભાવના થી વાંચે એ ભાવના પૂરી થાય છે. બરાબર છે. પેલા બોલતા નતા, હવે કેમ બોલતા લોકો? સિઝન આવી સિઝન નહી, શું શું આવ્યું છે? બાકી સોને માટે થાય ને, તમે એવું બોલો છો સોને માટે? તમારે પેલા જો કે સારું કે છે એ પ્રકાર થી બોલું કે બધા બધા ડર એવું બોલે, પણ અંદર થી ના હોય જવાનું. તમારી વાત તો જાણી ગયા છે. ત્યારે સારું બોલતા હતા, એવું બોલે જવું મારી પાસે બેઠે ત્યાં ચાર ખબર આવો ના બોલશું જોઈશું. બીજું કઈ ચાલો ગાડી પકડવાની ઘાટકોપર ક્યારે પધારે ઘાટકોપર ક્યારે ક્યારે પધારશે મુંબઈ આવશો ઘાટકોપર રહે છે હું ઘાટકોપર શાંતિ થઈ જશે શાંતિ થશે ને પોતાનું ધારેલું કામ છે જ થશે કરજે પડશે આને બીજું બધું વધારે વાંચવું હોય તો વાંચજે પણ આ પહેલું આ તો રોજ રાધાકૃષ્ણ ઉપર અરે કૃષ્ણમૂર્તિ જય કૃષ્ણ એનું જીવન ચરિત્ર એવું મેં નામ લખીને રાખીને ભૂલી ગયો લાભવાનું અહીં તમને આપવાનું લાવવાનું ભૂલી ગયો તમે તો કઈ રિસ્તા પછી ભૂલી ગયો આપી ગયો મહેન્દ્ર મહેન્દ્ર આપી ગયો એ પુસ્તક આપી એ મને આપી ગયો તમે તો બીજું આપજે તો દાદાને હું આપીશ તો પછી અત્યારે દાદાને આપવા માટે આપી ગયો આપી ગયો એમનું કઈક એ લોકો જે કૃષ્ણમૂર્તિ નું બધા એમનું એ ગ્રુપ છે ને એમનું ગ્રુપ ચાલે છે ને સત્સંગ મંડળ છે ને એમનો કૃષ્ણમૂર્તિ નો મેં મંગાવ્યું તો આપી ગયા અને આપણને સમજણી ના પડે ને સમજણી ના પડે ને એમનું જીવન ચરિત્ર માંથી મને શું ફાયદો મારું વર્તવાનું બાકી રહી જાય જય જય દાદા ભગવાન દાદા ભગવાન બોલો છો હે સારા બધા બોલો એસી પંચ્યાસી માણસો ભેગા થાય છે બધા એસી પંચ્યાસી માણસો ભેગા થાય છે સવારથી સાંજનો દાદા નો સત્સંગ મળી જવાનો. રવિવારે રવિવારે પણ બીજી પાડી પણ હવે અમદાવાદ પહોંચી જવાનું. પંદરમી તારીખે જવાનું તમે પાસે અઢાર શાંતિ બાંધ બધી સમાધાન બધું સારું થઈ જશે. દાદા ભગવાન હસી જશે, બોલ્યા જ કરજે રાજ કરો. સંસારમાં દાદા આવા પ્રસંગો હોય છે ને, આવા પ્રસંગો હોય છે ને, એટલે બધા એક તરફી થઈ જાય. આવું હવરો માંદો ભોગ્યો ધણી છોકરી એક બાજુ થઈ જાય. બધા જેવું પીએ જે ભાઈ આવે નહી કેવા ભરત પોસિબલ હોય ને એમ કે બેઠી જ એક જ તરફી બધું ના ઘણા ઘણી વાત સાચી ભજન ઘણા ખોટી જ કર્યો. ન્યાય ની દ્રષ્ટિએ ખોટી ઘણા ઘણા સાચી દાદા ના પોતાના આજે ગુજરાત માં ત્યાં જવાનું છે. 16 પાના મારે તો બે ટાઈમ બ્લોક પડ્યા છે. સોના છે બઉ દૂર છે. આ લોકો અધ્યાત્મ હતું નથી. અમે તો પોતાની જરૂર કરે અધ્યાત્મ કરે બહાર નીકળતા ખબર પડે મેં ગયું લાગવાનું આકર્ષક લાગે. તમે ફરી લાવ તો હું કેવું મંદિર બીજું કંટાળાજનક લાગે. ભગવું કંટાળાજનક લાગે. ખરે આપડા પૈસા બી સામ કરું તો આપડી બીજું લાગુ પડે. સાધુ દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો એ કોને પહોંચે છે? કૃપા કોની વર્ષે છે? આજના સિદ્ધાંત પહોંચે છે. કૃપા કોની વર્ષે છે? કૃપા હું બોલું પાંચ વખત દાદા ભગવાન અસીમ જય જયકાર હો એનું ફળ મને કોણ આપે છે? ત્યાંનો પ્રોફેસર છે તે બોલ્યો, તે હાથ જ વખત બોલ્યો હતો, મને અનુભૂતિ થઈ ગઈ. હે તમે હતા? તમે વખત બોલ્યો, મેં બોલાવો દાદા ભગવાન નથી જોયો. ઉતરી ગઈ, ઉતરી ગઈ, માની લેવી ને બધું ઉતરી જાય. પણ આ લોકો શું લાગે, આ રામ રામ બોલાવે છે, આ કૃષ્ણ કૃષ્ણ બોલાવે છે, આ બોલાવે છે, એને આમાં હું ગાડી નાખે લોકો. આમાં જ્ઞાની ને કઈ લેવા દેવા નહી, જ્ઞાની ને લેવા દેવા નહી વચ્ચે, જ્ઞાની ને એટલું જબરદસ્ત કે છે. પણ લોકો ને સમજણ પડે તો ના સમજ, તો મારી બારી ને સમજણ પડાય, સમજણ પડી તો હતી ને તમે શું કરીએ. સાચા વખત બોલે તમે પછી સાત વખત બોલે પછી કે અનુભૂતિ થઈ ગઈ. બહુ ઊંચી વસ્તુ વચ્ચે જ્ઞાની ને કશી લેવા દેવા નહીં, કશું નહીં એમને જે કર્યું અમારી થોડું નાય પહોંચે એમાં હું એ કહેવા માંગુ છું. દાદા ભગવાન થઈ જાય તો ના કહેશે તીર્થંકર ભગવાન નમસ્કાર કરું છું. તો જે તીર્થંકર ઉતરે છે તે વાયા તમારો થકી ઉતરે ને, એમ વાયા તમારા થકી ઉતરે ને કૃપા ના સીધી જ ઉતરે, સીધી સીધી વાયા દાદા થકી નહીં, સીધી જ ઉતરે. અમે જેટલી આપીએ ત્યાં ને તમે આપો એ તમે બીજી સીધી ઉતરે, સીધી ઉતરે. સર્વ સમાધાન જ્ઞાન આવો ભાઈ સમજે બીજી ક્યારે થાય ક્ષેત્ર એટલે જગ્યા વાળું અહીં હતી વડોદરા માં તીર્થ તમને જ્ઞાન મળે ઘણું અહીંથી ભાઈ ગોઠવતો હતો મેળ પડતો પડતો મને મેળ પડતો આપણું મન છે અનંત ભેગો થયેલો ગુજરાત છે. આપણું જે મન છે ને તે અનંત દેવતા નો ભેગો થયેલો પુરસાદ નું આપણી પાસે એટલું પેટી હોય તો એ મન છે તમારી પુરસાદ ની પેટી. હવે પુરસાદ સાથે આજે મનના કાર્યમાં ચાલે અને આ જ્ઞાન મળ્યું હોય ઊંચી જાતનું તો સંઘર્ષણ થાય. શું થાય ને એટલે પુરસાદ થયો નામ કહેવાય કે મન મનના કહેવા પ્રમાણે ચાલો પણ મનમાં જે જ્યાં આગળ ડિફેક્ટો છે તે આના જ જ્યાંથી ડિફેક્ટ લાગે છે ત્યાં આગળ છે તે તમારા હિસાબથી ચાલો. એમ પુરસાદ ભ્રાંતિમાં પુરસાદ એનું નામ બરાબર કે તમે સારા પૂરો પ્રકૃતિ ને પુરુષ જુદા પાડી આવ્યો, પછી પુરુષા પૂછો તમે થયા, પછી તો પૂછો તમે થયું પડે ને, અને પેલો ભાન પૂછતા તમે સમજો ને, જે મનના કહેવા પ્રમાણે ચાલો, પણ જ્યાં તમને આજનું જ્ઞાનનું પહેલાનું જ્ઞાન ત્યાં ઠીક નહીં થતું, પહેલા જ્ઞાન અનુસરણ આજના જ્ઞાન ના અસર ચાલો, મનને છોડી ગયો ચાલે એમ નામ પૂછ્યા. જગતના લોકો મનને છોડે નહીં બિચારા, કારણ મન લપેલા જ હોય સિવાય આજે જે પ્રશ્ન થયો હતો, બોલો સાહેબ ના નિકાલ વિચાર કરતા કરતા, આજે વિચાર કરતા કરતા એક પ્રશ્ન થયો હતો ફાઇલ ના નિકાલ નો, એટલે આ ફાઇલો ને આપણે શું નિસ્બત છે એવો પ્રશ્ન થયો, આ ફાઇલો ને આપણે શું નિસ્બત છે એવો પ્રશ્ન થયો. એ તો પેલી ભ્રાંતિ વાળી છે, એ ભ્રાંતિ વાળી છે બધી ફાઇલો, ફાઇલો બધી ભ્રાંતિ વાળી છે. હા બરોબર એ છે, એને આને કોઈ સંબંધ નથી. પછી મનમાં સમાધાન હોતું કે તો સારું આમ કેમ ચાલે, આપડે તો ફાઇલો તો છે જ આપણી સામે, આપણે આવે જ છે, આપણે કરવું જ પડે છે, આપડે ફાઇલો તો સામે આવે જ છે, આપણે કરવું પડે છે એવું વિચારો મનમાં. એવી જે સ્મૃતિ છે હું શુદ્ધાત્મા છું એ તો બહુ ઓછો વખત રહે છે, સ્મૃતિ જે હું શુદ્ધાત્મા છું એ બહુ ઓછો વખત રહે છે. અને આપણે જે શુદ્ધાત્મા વખત શું રહે છે, આપણને જ્ઞાન મળ્યું કે હું શુદ્ધાત્મા છું તો એને તો કશું આ લાગતું વળતું નથી, આ ફાયદો આ તે બીજું ત્રીજો બધું કશું લાગતું વળતું નથી. આ બધી ફાઇલો છે આપણે કઈ લાગે વળતું નથી એવું મને એમ કે જયારે આવે છે એ લક્ષમાં રહે છે કે છે શુદ્ધાત્મા છું એનું એ નથી, પણ આ ફાઇલો પણ મને આ લાગે વળે શું છે નથી, મને વાંધો છે નહીં કે છે, પછી એ કે છે લક્ષમાં રહે છે મને, હા એ લક્ષમાં રહે લાગતી વળતું નહીં, તો તમે એને કઈ જોડીઓ ધરાય છે એની જોડે વિચાર શુદ્ધ છે તે જોડે આપણ લોકો. તમારે કેવું વિચારમાં તમે વિચારમાં ફાયદો ઉભી કરેલી કે તમારે પણ માલકી થઈને તમારા માલકી મને કહ્યું વિચાર કરતા બિલકુલ થાય નહીં, અને કરતા હોય તો માલકી ને થાય તો એ ખરેખર ક્રોધ નથી, એ ક્રોધ વ્યાખ્યા પૂરો ભાવ છે ને, એની ડેફિનેશન જ લે ક્રોધની ડેફિનેશન, ડેફિનેશન શું ક્રોધ માં અમે આરોગ નહીં હિંસક ભાવ સહિત ક્રોધ હોય હંમેશા, કેવો હોય હિંસક ભાવ સહિત ક્રોધ હંમેશા, ક્રોધ એનું નામ હોય કે હિંસક ભાવ સહિત હોય જ, અહિંસક ક્રોધ હોય નહીં. એ કેમ મનાય, એ કેમ મનાય, એ કેમ મનાય, ના પણ હિંસક ભાવ ના હોય ક્રોધ હિંસક એટલે આપણે માને એવું આપણને કઈ આપણે કોઈ પાસે પાણી માંગ્યું કોઈ વસ્તુ માંગી ના આપી આપણને ગુસ્સો આવ્યો એમાં એને મારી નાખવાની કે એના પ્રત્યે હિંસા કરવાની ગતિ થતી નથી, માત્ર આટલું કર્યું જ નહીં, આપણે પાણી કોઈ પાસે માંગ્યું ના આપ્યું અને આપણે એની તરફ ગુસ્સો કર્યો તો આપણે એને મારી નથી નાખ્યું કે એની હિંસા નથી કરી શકીએ, ના હિંસક ભાવ એ કહું છું કે એટલે બરાબર જે ક્રોધ માં હિંસક ભાવ છે એને ક્રોધ કહેવાય, જેમાં હિંસક ભાવ નથી તેને ક્રોધ ના કહેવાય, ગુસ્સો કહેવાય, ગુસ્સો કહેવાય. બરાબર બરાબર સમજાય. ક્રોધ કેવો હોય કે જયારે માલતી ભાઈ ત્યાં હતા તે પહેલો ક્રોધ થતો હતો, એમાં મનમાં વિચાર આવવા આવું કરે છે તેની સાથે મનમાં જ વિચાર આવે કે આનું ગુસ્સો કરવો છે તો તમે મને ઊંચો હતા ત્યાં જોડે તમે હતા શું કરશો એટલે હિંસક ભાવ થયો તન્માયા હતા. હવે તમે શું થાય આ ગુસ્સો થાય તે જુદો, એટલે તમને મનમાં શું થાય કે બાળકીથી ગુસ્સે કોઈ રીતે કરતા હોય તો તમને એમ થાય કે હાલો આમ કા હું તો તમને ઉતું નહીં અંદર. બરાબર બરોબર ને, એટલે ગ્રોથ માનના આરોપ જયારે આ રીતે ઘટે છે બરાબર, બધાનો હિંસક ભાવ રહેલો છે, લોકમાં હિંસક ભાવ રહેલો છે.